શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંધ 27મો અધ્યાય. પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન. શ્રી ભગવાન કહે છે, હે માં, જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યની સાથે જળના શીતળતા, ચંચળતા વગેરે ગુણોનો સંબંધ હોતો નથી, તેવી જ રીતે પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિત રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ દુઃખ વગેરે ધર્મોથી લેપાતો નથી, કારણ કે તે સ્વભાવે નિર્વિકાર, અકર્તા અને નિર્ગુણ છે. પરંતુ તે જ પ્રાકૃત ગુણો સાથે તે જ્યારે પોતાનો સંબંધ સ્થાપી લે છે, ત્યારે અહંકારથી મોહિત થઈને હું કરતા છું એવું માનવા લાગે છે. તે અહંકારને કારણે તે શરીરના સંસર્ગથી કરાયેલા પુણ્ય પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે, તથા ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાતો રહે છે. જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી, છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે, તેવી જ રીતે ભય, શોક, હું મારું તેમજ જન્મ મરણરૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિદ્યાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનું સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત થતું નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કટ ભક્તિયોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરું. યમ નિયમ વગેરે યોગ સાધનો વડે શ્રદ્ધાપૂર્વક સતત પ્રયત્ન કરવાથી ચિત્તને વારંવાર એકાગ્ર કરતા રહીને મારામાં સાચો ભાવ રાખવાથી, મારી કથાનું શ્રવણ કરવાથી, સૌ પ્રાણીઓમાં સમભાવ રાખવાથી, કોઈની સાથે વેર નહીં કરવાથી, આસક્તિ ત્યાગ, બ્રહ્મચર્ય, મૌન વ્રત અને પ્રબળ અર્થાત ભગવાનને સમર્પિત કરેલા સ્વધર્મના પાલનથી જેને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે પ્રારબ્ધ મુજબ જે કંઈ મળી રહે છે તેમાં જ સંતુષ્ટ રહે છે, પરિમિતિ એટલે કે મર્યાદિત ભોજન કરે છે, હંમેશા એકાંતમાં રહે છે, સ્વભાવે શાંત રહે છે, સૌનો મિત્ર છે, દયાળુ અને ધૈર્યવાન છે, પ્રકૃતિ અને પુરુષના વાસ્તવિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાનને કારણે પત્ની, પુત્ર વગેરે સંબંધીઓ સમેત આ શરીરમાં હું મારુંપણાનો મિથ્યા અભિનિવેશ આગ્રહ કરતો નથી, બુદ્ધિની જાગ્રત વગેરે અવસ્થાઓમાં પણ મુક્ત થઈ ગયો છે, તથા પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુને જોતો નથી, તે આત્મદર્શી મુનિ નેત્રોથી સૂર્યને જોતો હોય તેમ પોતાના શુદ્ધ અંતઃકરણ વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે અદ્વિતીય બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે, કે જે બ્રહ્મપદ દેહ વગેરે ઉપાધિઓથી મુક્ત, અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્યરૂપે ભાસનારું જગત કારણભૂત પ્રકૃતિનું અધિષ્ઠાન મહત વગેરે કાર્ય સમૂહનું પ્રકાશક છે અને કાર્ય કારણરૂપી સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત છે. જે રીતે જળમાં પડેલા સૂર્ય પ્રતિબિંબને દિવાલ પર પડેલા પોતાના પડછાયાના સંબંધથી જોઈ શકાય છે અને જળમાં દેખાનારા પ્રતિબિંબથી આકાશમાં રહેલા સૂર્યનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે વૈકારિક સત્વ, રજ, તમઃ ભેદથી ત્રણ પ્રકારનો અહંકાર શરીર, ઇન્દ્રિયોને મનમાં રહેલા પોતાના પ્રતિબિંબોથી લક્ષિત થાય છે અને પછી સત પરમાત્માના પ્રતિબિંબથી યુક્ત આ અહંકાર વડે સત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું દર્શન થાય છે કે જેઓ સુષુપ્તિ વેળાએ નિંદ્રાથી શબ્દ વગેરે સૂક્ષ્મ ભૂતો ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેના અવ્યાકૃતમાં લીન થઈ જવાથી પોતે જાગૃત રહે છે અને સર્વથા અહંકાર રહિત છે. જાગ્રત અવસ્થામાં આત્મા સૂક્ષ્મ ભૂતો વગેરે દ્રશ્ય વર્ગના દ્રષ્ટારૂપે સ્પષ્ટપણે અનુભવાય છે, પરંતુ નિંદ્રામાં તે પોતાના ઉપાધિભૂત અહંકારનો નાશ થવાથી તે ભ્રાંતિને લીધે પોતાને પણ નાશ પામેલો માની લે છે. અને જે રીતે ધનનો નાશ થઈ જવાથી મનુષ્ય પોતાનો નાશ થઈ ગયો એવું માનીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે, તે જ રીતે તે પણ અત્યંત વિવશ થઈને નષ્ટવત થઈ જાય છે. માં, આ બધી વાતોનું મનન કરીને વિવેકી મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરી લે છે કે જે આત્મા અહંકાર સહિતના સમસ્ત તત્વોનું અધિષ્ઠાન છે અને તેનાથી જ બધું પ્રકાશિત થાય છે. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પુરુષ અને પ્રકૃતિ બંને નિત્ય છે અને એકબીજાના આશ્રય રહેનારા છે, તેથી પ્રકૃતિ તો પુરુષને ક્યારેય છોડી જ શકતી નથી. હે બ્રહ્મન, જે રીતે ગંધ અને પૃથ્વીની તથા રસ અને જળની અલગ અલગ સ્થિતિ હોઈ શકતી નથી, તેવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાને છોડીને રહી શકતા નથી. તેથી જેમના આશ્રયથી અકર્તા પુરુષને આ કર્મબંધન પ્રાપ્ત થયું છે તે પ્રકૃતિ ગુણો રહે ત્યાં સુધી તેને કૈવલ્ય પદ કેવી રીતે પ્રાપ્ત થાય? તત્વનો વિચાર કરવાથી જો ક્યારેક સંસાર બંધનના આ તીવ્ર ભયનું નિવારણ થઈ પણ જાય તો પણ તેના નિયમ નિમિત્તભૂત પ્રાકૃત ગુણોનો અભાવ નહીં થવાને લીધે તે ભય ફરી પાછો ઉપસ્થિત થઈ શકે છે. શ્રી ભગવાને કહ્યું, માં, જે રીતે અગ્નિનું ઉત્પત્તિ સ્થાન એવી અરણી પોતાનાથી જ ઉત્પન્ન થયેલા અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે સ્વધર્મના નિષ્કામ ભાવે કરેલા પાલન આચરણ થકી અંતઃકરણ શુદ્ધ થવાથી દીર્ઘકાળ સુધી ભગવત કથાના શ્રવણ વડે પુષ્ટ થયેલી મારી ઉત્કટ ભક્તિથી તત્વોનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાનથી પ્રબળ વૈરાગ્યથી વ્રત નિયમ વગેરે સહિત કરેલા ધ્યાનના અભ્યાસથી અને ચિત્તની દૃઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ અવિદ્યા રાત દિવસ ક્ષીણ થતી થતી ધીરે ધીરે લય પામી જાય છે. પછી તો દરરોજ દોષ દેખાવાથી ભોગવીને ત્યજી દીધેલી તે પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં સ્થિત અને સ્વતંત્ર બંધન મુક્ત થયેલા તે પુરુષને કોઈ હાનિ પહોંચાડી શકતી નથી. જેમ સૂતેલા મનુષ્ય સ્વપ્નમાં કેટલાય અનર્થોનો અનુભવ કરવો પડે છે, પરંતુ જાગી ગયા પછી તેને સ્વપ્નના તે અનુભવોથી કોઈ પણ પ્રકારનો મોહ થતો નથી, તેવી જ રીતે જેને તત્વજ્ઞાન થઈ ગયું છે અને જે નિરંતર મારામાં જ મનને પરોવાયેલું રાખે છે તે આત્મારામ મુનિની પ્રકૃતિ કશું જ નુકસાન કરી શકતી નથી. જ્યારે મનુષ્ય અનેક જન્મોમાં દીર્ઘકાળ સુધી આ રીતે આત્મચિંતનમાં જ નિમગ્ન રહે છે ત્યારે તેને બ્રહ્મલોક પર્યંતના સર્વ પ્રકારના ભોગોમાંથી વૈરાગ્ય થઈ જાય છે. મારો તે ધૈર્યવાન ભક્ત મારી જ મહાકૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ થકી તમામ સંશયોમાંથી મુક્ત થઈ જાય છે. અને પછી લિંગ શરીરનો નાશ થતાં મારા જ આશ્રય રહેલા પોતાના સ્વરૂપભૂત કેવલ્ય નામક મંગળમય પદને સહેજ પ્રાપ્ત કરી લે છે, કે જ્યાં પહોંચવાથી યોગી ફરી પાછો વળીને આવતો નથી. હે માં, યોગીનું ચિત્ત યોગ સાધનાથી વૃદ્ધિ પામેલી અણીમાં વગેરે માયામય સિદ્ધિઓમાં કે જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી, તેમાં જો ફસાતો નથી તો તે મારા અવિનાશી પરમપદને પ્રાપ્ત કરી લે છે, કે જ્યાં મૃત્યુનું કશું ઉપજતું નથી. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલે ઉપાખ્યાનમાંનો 27મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.